વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 30મો સર્ગ. શ્રીરામે વ્યંગ કરતા ખરે એમને ફિટકારીને એમના ઉપર સાલ વૃક્ષનો પ્રહાર કરવો. શ્રીરામે એ વૃક્ષને કાપીને એક તેજસ્વી બાણથી ખરને હણી નાખવો તથા દેવતાઓ અને મહર્ષિઓ દ્વારા શ્રીરામની પ્રશંસા. ધર્મપ્રેમી ભગવાન શ્રીરામે પોતાના બાણો દ્વારા ખરની એ ગદાને ભાંગી નાખીને મલકાતા રોષસૂચક વાત કહી, રાક્ષસ અધમ, આજ તારું સમગ્ર બળ છે જે તે આ ગદા દ્વારા દેખાડ્યું છે. હવે સિદ્ધ થઈ ગયું કે તું મારી તુલનામાં તદ્દન શક્તિહીન છે. ફોગટ, તું પોતાના બળની ડીંગ હાંકી રહ્યો હતો. મારા બાણોથી છિન્ન ભિન્ન થયેલી તારી આ ગદા ભૂમિ પર પડી ગઈ છે. તારા મનમાં એવો જ વિશ્વાસ હતો કે હું આ ગદાથી શત્રુનો વધ કરી નાખીશ. એનું ખંડન તારી આ ગદાએ જ કરી દીધું. હવે એ સ્પષ્ટ થઈ ગયું કે તું માત્ર વાતો હાંકવામાં જ દુષ્ટ દુસાહસી છે. તારાથી કોઈ પરાક્રમ થઈ શકે એમ નથી. તે જ એમ કહ્યું હતું કે હું તમારો વધ કરીને તમારા હાથે હણાઈ ગયેલા રાક્ષસોના હમણાં આંસુ લૂછીશ. તારી આ વાત પણ જૂઠી સાબિત થઈ ગઈ. તું નીચ શુદ્ર સ્વભાવનો અને મિથ્યાચારી રાક્ષસ છે. હું તારા પ્રાણોને એ જ રીતે હરી લઈશ જેમ ગરુડે દેવતાઓને ત્યાંથી અમૃતનું અપહરણ કર્યું હતું. હવે હું મારા બાણોથી તારા શરીરને વીંધીને તારું ગળું પણ કાપી નાખીશ. પછી આ પૃથ્વી ફીણ અને પરપટાવાળા તારા ગરમ ગરમ લોહીનું પાન કરશે. તારા બધા અંગો ધૂળમાં રગદોળાઈ જશે. તારી બંને ભુજાઓ શરીરથી અળગી થઈને પૃથ્વી પર પડી જશે અને એ સ્થિતિમાં તું દુર્બળ યુવતીની જેમ આ પૃથ્વીનું આલિંગન કરીને હંમેશને માટે સૂઈ જઈશ. તારા જેવા રાક્ષસ કુલ કલંકના હંમેશને માટે મહાનિંદ્રામાં સૂઈ જવાથી આ દંડક વનના પ્રદેશો શરણાર્થીઓને શરણ આપનાર બની જશે. રાક્ષસ, મારા બાણોથી જનસ્થાનમાં બનેલું તારું નિવાસસ્થાન નષ્ટ થઈ જતા મુનિઓ આ વનમાં બધી બાજુ નિર્ભયતાથી વિચરશે. જે ત્યાર સુધી બીજા લોકોને ભયભીત કરતી હતી એ રાક્ષસીઓ આજે પોતાના બાંધવોના હણાઈ જવાથી રાંક બનીને આંસુ ભીના મોઢે જનસ્થાનમાંથી પોતે જ ભયના કારણે ભાગી જશે. જેમનો તારા જેવો દુરાચારી પતિ છે એમને અનુરૂપ કુળવાળી તારી પત્નીઓ આજે તારા મૃત્યુથી કામ વગેરે પુરુષાર્થોથી વંચિત થઈને શોકરૂપી સ્થાયી ભાવના કરુણ રસનો અનુભવ કરનારી થશે. ક્રૂર સ્વભાવના નિશાચર, તારું હૃદય સદા શુદ્ર વિચારોથી ભરેલું રહે છે. તું બ્રાહ્મણો માટે કંટક સ્વરૂપ છે. તારા જ કારણે મુનિઓ શંકાભર્યા મનથી અગ્નિમાં ભવિષ્યની આહુતિઓ નાખે છે. વનમાં શ્રીરામચંદ્રજી આમ રોષપૂર્વક વાત કહી રહ્યા હતા એ સમયે ક્રોધને કારણે ખરનો પણ અવાજ અતિ કઠોર થઈ ગયો અને એણે શ્રીરામને ફિટકારતા કહ્યું, ઓહો, ખરેખર તમે ઘણા અભિમાની છો. ભયના સમયે પણ નિર્ભય બની ગયા છો. લાગે છે કે તમે મૃત્યુને અધીન થઈ ગયા છો. એ કારણે તમને એ પણ ખબર નથી કે ક્યારે શું કહેવું જોઈએ અને શું ન કહેવું જોઈએ. જે પુરુષો કાળના ગાળિયામાં ફસાઈ જાય છે એમની છય ઇન્દ્રિયો નકામી થઈ જાય છે. તેથી એમને કર્તવ્ય અને અકર્તવ્યનું જ્ઞાન રહેતું નથી. આમ કહીને એ નિશાચરે એકવાર શ્રીરામની સામે ભવા ચડાવીને જોયું અને રણભૂમિમાં એમના પર પ્રહાર કરવા માટે એ ચારે બાજુ જોવા લાગ્યો. ત્યાં જ એને એક વિશાળ સાલ વૃક્ષ દેખાયું જે પાસે જ હતું. ખરે પોતાના હોઠ દાંતોથી દબાવીને એ વૃક્ષને ઉખાડી લીધું. પછી એ મહાબલી નિશાચરે ભયંકર ગર્જના કરીને બંને હાથોથી એ વૃક્ષને ઉપાડ્યું અને શ્રીરામ પર ફેંક્યું. સાથે સાથે એણે એમ પણ કહ્યું, લો, હવે તમે હણાઈ ગયા. પરમ પ્રતાપી ભગવાન શ્રીરામે પોતાના ઉપર આવી રહેલા એ વૃક્ષને બાણ સમૂહથી કાપી નાખ્યું અને એ સમરભૂમિમાં ખરને મારી નાખવા માટે અત્યંત ક્રોધ પ્રગટ કર્યો. એ સમયે શ્રીરામના શરીરમાં પરસેવો વળી ગયો. એમની આંખોના છેડા રોષને લીધે રક્તવર્ણન થઈ ગયા. એમણે હજારો બાણોનો પ્રહાર કરીને સમરામગણમાં ખરને ક્ષત વિક્ષત કરી નાખ્યો. એમના બાણોના પ્રહારથી એ નિશાચરના શરીરમાં જે ઘા થયા હતા એમાંથી ફીણ સહિતનું પુષ્કળ લોહી વહેવા લાગ્યું. જાણે પર્વતના ઝરણામાંથી જળની ધારાઓ વહી રહી હોય. શ્રીરામે યુદ્ધસ્થળમાં પોતાના બાણોના મારથી ખરને વ્યાકુળ કરી દીધો, તો પણ તેની હિંમત ઓછી ન થઈ. એ લોહીની ગંધથી ઉન્મત્ત થઈને ઘણા વેગથી શ્રીરામ તરફ જ દોડ્યો. અસ્ત્રવિદ્યાના જ્ઞાતા ભગવાન શ્રીરામે જોયું કે આ રાક્ષસ લોહીથી લથપથ થવા છતાં પણ અત્યંત ક્રોધપૂર્વક મારી જ તરફ આગળ વધી રહ્યો છે, એટલે તેઓ તત્કાળ ચરણો સંચાલિત કરીને બે ત્રણ ડગલા પાછળ હટી ગયા. કેમ કે ઘણો નજીક હોવાથી ખરને બાણ મારવાનું શક્ય ન હતું. ત્યાર પછી શ્રીરામે સમરાંગણમાં ખરનો વધ કરવા માટે એક અગ્નિ જેવું તેજસ્વી બાણ હાથમાં લીધું, જે બીજા બ્રહ્મદંડ જેવું ભયંકર હતું. એ બાણ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્રનું આપેલું હતું. ધર્માત્મા શ્રીરામે એને ધનુષ્ય પર મૂક્યું અને ખરને લક્ષ્ય કરીને છોડી દીધું. એ મહાબાણના છૂટતા જ વ્રજપાત જેવો ભયંકર અવાજ થયો. શ્રીરામે ધનુષ્યને કાન સુધી ખેંચીને બાણ છોડ્યું હતું. એ ખરની છાતીમાં જઈને વાગ્યું. જેમ શ્વેતવનમાં ભગવાન રુદ્રે અંધકાસુરને બાળીને ભસ્મ કર્યો હતો, એ જ રીતે દંડક વનમાં શ્રીરામના એ બાણના અગ્નિમાં બળી રહેલો નિશાચર પણ ખર ભૂમિ પર પડી ગઈ. જેમ વ્રજથી વૃતાસુર, ફીણથી નમુચી અને ઇન્દ્રના અસીનથી બલાસુર હણાઈ ગયો હતો, એ જ રીતે શ્રીરામના એ બાણથી ઘવાઈને ખર ધરાશયી થઈ ગયો. એ જ સમયે દેવતાઓ ચારણો સાથે મળીને આવ્યા અને હર્ષમાં આવીને દુદુંબી વગાડીને ત્યાં શ્રીરામની ઉપર ચારે બાજુથી પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. એ સમયે એમને જોઈને ભારે આશ્ચર્ય થયું કે શ્રીરામે પોતાના તીક્ષ્ણ બાણોથી દોઢ મુહૂર્તમાં જ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા ખરદૂષણ વગેરે 14,000 રાક્ષસોનો આ મહાસમરમાં સંહાર કરી નાખ્યો. એઓ બોલ્યા, અહો, પોતાના સ્વરૂપને જાણનારા ભગવાન શ્રીરામનું આ કામ મહાન અને અદ્ભુત છે. એમનું બળ પરાક્રમ પણ અદ્ભુત છે અને એમનામાં ભગવાન વિષ્ણુ જેવી આશ્ચર્યકારકતા દ્રઢતા દેખાઈ રહી છે. એમ કહીને એ બધા દેવતાઓ જેવા આવ્યા હતા એવા જ ચાલ્યા ગયા. ત્યાર પછી ઘણા રાજર્ષિઓ અને અગત્ય વગેરે મહર્ષિઓ ભેગા મળીને ત્યાં આવ્યા હતા તથા પ્રસન્નતાપૂર્વક શ્રીરામનો સત્કાર કરીને એમ નામ કહ્યું, રઘુનંદન, માટે જ મહાતેજસ્વી પાક શાસન પુરંદર ઇન્દ્ર સરભંગ મુનિના પવિત્ર આશ્રમે આવ્યા હતા અને આજ કાર્યની સિદ્ધિ માટે મહર્ષિઓએ વિશેષ ઉપાય કરીને આપને પંચવટીના પ્રદેશમાં પહોંચાડ્યા હતા. મુનિઓના શત્રુરૂપી આ પાપાચારી રાક્ષસોના વધ માટે જ આપનું અહીં શુભાગમન આવશ્યક માન્યું હતું. દશરથ નંદન, આપે અમારા સૌનું આ બહુ મોટું કાર્ય સિદ્ધ કરી દીધું. હવે મોટા મોટા ઋષિમુનિઓ દંડાકરણના વિભિન્ન પ્રદેશમાં નિર્ભય થઈને પોતાના ધર્મનું અનુષ્ઠાન કરશે. એટલી જ વારમાં વીર લક્ષ્મણ પણ સીતાની સાથે પર્વતની ગુફામાંથી નીકળીને પ્રસન્નતાપૂર્વક આશ્રમમાં આવી ગયા. ત્યાર પછી મહર્ષિઓ દ્વારા પ્રશંસિત અને લક્ષ્મણ દ્વારા પૂજિત વિજયી વીર શ્રીરામે આશ્રમમાં પ્રવેશ કર્યો. મહર્ષિઓને સુખ આપનારા પોતાના શત્રુહંતા પતિના દર્શન કરીને વિદેહરાજ નંદની સીતાને બહુ આનંદ થયો. એમણે પરમાનંદમાં મગ્ન થઈને પોતાના સ્વામીનું આલિંગન કર્યું. રાક્ષસ સમૂહો હણાઈ ગયા અને શ્રીરામને કોઈ ક્ષતિ ન થઈ. એ જોઈને અને જાણીને જાનકીને ઘણો સંતોષ થયો. પ્રસન્નતામાં ડૂબેલા મહાત્મા મુનિ, જેમની ઘણી ઘણી પ્રશંસા કરી રહ્યા હતા તથા જેમણે રાક્ષસોના સમુદાયોને કચડી નાખ્યા હતા, એ પ્રાણવલ્લભ શ્રીરામ વારંવાર આલિંગન કરીને ત્યારે જનકનંદની સીતાને ઘણો હર્ષ થયો. એમનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 30મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.